મિત્રો, દરેક નવું અઠવાડિયું આપણા જીવનને એક નવી તક આપે છે. પાછલા અઠવાડિયામાં શું થયું, સફળતા કે ભૂલો, એ હવે ઇતિહાસ છે. સાચો પ્રશ્ન એ નથી કે ગયા અઠવાડિયે શું થયું, સાચો પ્રશ્ન એ છે કે આ અઠવાડિયે હું શું નવું કરી શકું. ક્યારેક કામ એ જ હોય, લોકો પણ એ જ હોય, ઇવન પરિસ્થિતિ પણ એ જ હોય, પણ જો અભિગમ બદલીએ તો પરિણામ બદલાઈ જાય છે. કેવા અભિગમ? ફરિયાદને બદલે ઉકેલ શોધવાનો અભિગમ અપનાવીએ, આળસને બદલે પ્રયત્નનો અભિગમ અપનાવીએ, ભયને બદલે હિંમતનો અભિગમ અપનાવીએ. મિત્રો, યાદ રાખીએ, નવું અઠવાડિયું એટલે નવો ચાન્સ, સ્વપ્નના નજીક પહોંચવાનો નવો ચાન્સ. તો આજે જ નક્કી કરીએ, આ અઠવાડિયું સામાન્ય નહીં, સર્વશ્રેષ્ઠ બનાવવું છે. બી પોઝિટિવ, બી પ્રોડક્ટિવ, મેક ધીસ વીક પાવરફુલ.